આમ સારી રીતે જીવવું હોય તો એના માટે કયો સારામાં સારો રસ્તો? આ એટલો અહીંયા છે ને, તમે ભગવાન ની જોડે જાહેર કરાવે છે, ભગવાન કાયમ આપડે જાહેર તમને ચોવીસ એક કલાક અને પાપો ભસ્મીભૂત કરીએ તારે થાય બધું, એમનું પાપો ભસ્મીભૂત કરીએ શું કર્યું? બીજું તો પેલા રસ્તે જશો ને તો બહુ આવી ગયા પાર નથી આવ્યો આ કર્યુંમાં, શું કર્યું આ કર્યુંમાં? આ જિંદગી એટલી બધી લાંબી નહીં કે પાર આવી શકે ને, અને અનાધિકાર થી આવ્યો જ નથી કોઈનો પાર. આ તો નવું કઈ કુદરતી રીતે જાગ્યું છે એટલે આધ્યાત્મ આશ્ચર્ય છે કે તમારા પાપો ભસ્મીભૂત થઈ ગયા ભગવાન જોડે જાય છે. અને એક જ રીઝન વન વન ડે તેથી બોલાવું છું ને ત્યાં આગળ, તેથી નહીં તેથી બોલાવું. અને મને તો એવું ખબર કે ગયા લીધું હશે એટલે હું આ બધું કહેવા મારે જોગ બેઠેલો જ નહીં ને, મને તો આ બધા કહ્યું હતું કે જ્ઞાન લીધું છે કહેતા રહેતા નુકસાન. પછી જ્ઞાન તો કેવું તમ કહેવાય છે કે હું પાપો ભસ્મીભૂત કરીએ તેને પણ વાતચીત કરીએ એમનો જ્ઞાન નહીં, આ જ્ઞાન કહેવાય જ નહીં. આ તો મારી વિલાસ બધા બરોબર ને, અમે જ્ઞાન આપીએ ત્યારે ત્યારે પાપો ભસ્મીભૂત થાય, અનંતકાળના પાપો ભસ્મીભૂત થાય. એટલે એક ચિંતા ના થાય, એક ચિંતા થાય મેં કહ્યું કે ભાઈ તો દાવો મળજો એવું જીવન લાયક થાય એવું, કોઈ નામ કોઈ દાખલ બનેલું ને એવી બનેલું છે માટે આ લાભ ઉઠાઈ લેજો. આ તો આપણા રહી જાય એ એમને તો ખાસ ચેતા જ પડે, ના ચેતા આપણે તારે એમને ખબર પડી ને તમે પૂછતા નહીં આવો કેટલા માસી નીકળે છે બાર અક્રમ વિજ્ઞાન નામનું દાદાનું એમને નોંધાવી દેજો એટલે એમ તમને દર મહિને દાદાની બહુ લાભ લેતો હતો તમારે. ફેન જતી રહેશે ને હવે તો કઈ પર કરે તો ફેન બેન ના ઉભી થાય ને, બસ સર બસ એટલું જ જોઈએ અમારે ફેન જતી રહી છે. રાજી પણ ફેન મળવાની તે હતી પણ એ ફેન નહીં મળે હવે. અમારે પાડોશમાં બધા એમ કે ને કે દાદા તમારી જોડે તમારે કાયમ જ જ્ઞાન લીધેલું જ છે એમને, આપણું મૂળ જ્ઞાન થઈ રહી જાય એ લોકો આખો કેસ જ બફાઈ ગયો. અહીં કોને કોઈ પટેલું લગ્ન હતું આપ તો તમે જોઈ લીધું, હવે પાછળનું હું તમને દેખાડી દઉં એટલે તમને ઓલરાઉન્ડ જાણતા થઈ ગયા. ત્યાં કઈ ની વાત કરે છે પાછળની વાત કરે, પાછળની વાત એ ખબર પડે કે આ પાછળની વાત છે, આગળની વાત છે એવું ખબર પડે. આ તો આગળની વાત એટલે આ એટલે પાછળની વાત જાણો પેલી વાત જાણો એ તો ગૂંચાય બધું. દાદા ફોન કરે ને તો રાતે હું ના આવે. દાદા બા પૂછે છે ભક્તિ અને જ્ઞાન માં શું ફેર? ભક્તિ અને જ્ઞાન, ભક્તિ નો જો માણસ અર્થ સમજે તો ભક્તિ એટલે શું કે તું એપ્રોચ નિયર એન્ડ નિયર, એનો ખરો અર્થ શું કેવાય? જેની ભક્તિ કરો તેના આગળ તું એપ્રોચ નિયર એન્ડ નિયર, એટલે ભગવાનની ભક્તિ કરો તો એની પાસે નજીકમાં કેમ જવાય? હવે તું એપ્રોચ નિયર એન્ડ નિયર, અત્યારે આપણે સ્ટેશન પર જવું હોય કંઈક સ્ટેશન હોય અને જવું હોય તો નકશો જોઈએ જ ના જોઈએ ભાઈ? હા શું કે હવે નકશો ના હોય એટલે ગૂંચાય પછી સ્ટેશન ચડે નહીં, એટલે આપણે નકશો પહેલો હોય એટલે જ્ઞાન પહેલું હોય તો જ ભક્તિ થાય. જેટલું જ્ઞાન કેટલા પ્રમાણમાં જ ભક્તિ એટલે નકશો હોય એટલા જ પ્રમાણમાં તમે જઈ શકો, શું કહ્યું આપ તમને આવ્યું ને? એટલે ભગવાનનું પણ જેટલા પ્રમાણ જ્ઞાન હોય તો એટલું અપ્રોચ એને થાય. એટલે આ ભક્તિ આ લોકો તો આ તો ઊંધું શીખવાડી દુખ નથી, ભક્તિને સમજતા જ નહીં, શું કહ્યું ભજન ગાયા ભક્તિને સમજતા જ નહીં. એ જ ભણે કે ભજન કર્યા એટલે ભક્તિ, એને ભક્તિ ના કહેવાય. તબલીકો ખરડાવવાનો શોખ હોય છે, અને તબલીકો તો વાનમાં રહે છે લોકો, અને જો તબલીકો બચી દે ને તો આભાર છે કેમ બચ્યું. ભગવાન પહોંચે તો આપણે મને શાંતિ રે, આનંદ રે. તું એપ્રોચ નિયર એનિયર, તમને સિરિયસલી સમજાયું? આ તું એપ્રોચ નિયર એનિયર એટલે જેનું તમે ત્યાં જવું છે ત્યાં આગળ તમારે પહેલું એક જ્ઞાન જાણવું, નક્કર જાણવો પડશે. જેટલા જ્ઞાન હોય એટલા પ્રમાણે ભક્તિ હોય. હવે લોકો શું કે છે, ભક્તિ હોય તો જ્ઞાન થાય, ના જ્ઞાન હોય તો ભક્તિ થાય, અને ભક્તિ પછી ફરે જ્ઞાન ને વધારે. શું કે ભક્તિ કરવી હોય, જ્ઞાન હોય, ભક્તિ કરતો હોય જ્ઞાન હોય અને ભક્તિ બરાબર કરતા હોય પણ તે પણ યાદ ના રહેતું હોય કે ભાઈ આરતી ગાવાની હોય તો એ યાદ ના રહે, કે શ્લોકો યાદ ના રહે. આમ પૂજા આ બધું પાઠ એ બધી ભક્તિ એ રીતના કરતા હોય તો એ શું બરાબર? એમ ભાવના છે ને, ભાવના છે, સદભાવના છે તો ફળે. યાદ ના રહેતું હોય ચાલો સવાલ ને, સદભાવના હોય ને ફળે. આપણી ભાવના કઈ છે તે ઉપર આધાર હતી, ખબર ને. અને મંદિરમાં ગયો હોય અને મંદિરમાં તો ના જઈએ તો ઘેર વળે છે, એવા ભાવનાથી ગયો હોય તો ભલી વાર ના આવે. એ તો પોતાની ભાવનાથી જ જઈએ, ભાવનાથી જ કરીએ તો જ ભલી વાત. ભાવના વગર બધું કામ નું નહીં. યાદ ના રહેતો એ તો સવાલ. યાદગીરી અમને બિલકુલ ના હોય. આજે સિરિયસલી આજે શું વાર છે એમને ખબર ના હોય. આ તારીખ શું છે, વાર શું છે, કયા ગામમાં તે ખબર ના હોય. તે અને એ કે બરે તારે અમને અમને પછી ખબર ના હોય વાર શું છે તારીખ. કારણ કે આની સાથે લેવા દેવા જ નહીં ને અમારે, તો અમારે તો લેવા દેવા જ અંદર, અમારે જરાય લેવા દેવા નહીં. કોઈ કોઈ બહારનું કોઈ ચીજ યાદ જ ના આવે. હજારો વાલું કોઈ બધા હિસાબ ચૂકતા કરી રાખેલા, જ્યાં સુધી હિસાબ બાકી હોય ત્યાં સુધી યાદ આવે. શું થાય અને યાદ આવતા તો અમુક હિસાબ બાકી છે. ભાઈ તમારે થોડું ઘણું યાદગીરી ઓછી થઈ નથી? થોડી ઘણી યાદગીરી ઓછી થઈ ગઈ નથી? આ જ્ઞાન લીધા પછી ઘણી ઓછી થઈ જાય, ઘણી ઓછી થઈ. હા, અને ભાઈ ભાઈ તો ઓછો જ થઈ જાય. ભાઈ શું કે છે, પહેલેથી નથી ભાઈ તો ના, પણ બીજા જે હોય ને ભાઈ તે બધા જ જતા રહે. આ જ્ઞાન લેતા ને સાથે જ જતા રહે બધા. આમ થઈ જશે ને તેમ જશે, બધા જે ભાઈ હતા એવું નહીં થાય. કશું આવ્યું નહીં. ભૂતકાળ કોણ દરે? ભૂતકાળ જતો રહ્યો ને. હવે ભૂતકાળ પરમ દિવસે પાકીટ ખોઈ ને 5000 ગયા તેનો હાજર આવીએ તો આપડે ખુબ મુરખ્ય રહીએ ને. ભૂતકાળ ના રડીએ તો મૂરખ કહેવાય. એટલે લોકો કે છે આવો મૂરખ છે તો એટલે પડે જાય. તો શું એટલે ભૂતકાળ કોણ ઉઠાવે નહીં કોઈ સારો માણસ. ભવિષ્યકાળ સુધી વ્યવસ્થા આપવા આપ્યું તમને એમ કે વ્યવસ્થિત છે એટલે તમારે વર્તમાનમાં રહેવાનું. વર્તમાનમાં એટલે રસ રોટલી આવે નિરાંતે ખાજે કે રસ ઘી લઈને સમજે ને. અને મારું જ્ઞાન મરેજો. શું કહ્યું? જ્ઞાન મરેજો. જ્ઞાન શું કે છે, રાગ દ્વેષ નહીં કરવાના કોઈની પર. શું મારી પહેલેથી જે છે કે મારા કરતા બીજો માણસ સુખી હોય ને તો વધારે સારું. આપણને બે રીતે ફાયદા છે, કારણ કે આપણે કુદી જરૂર નથી, આપણે કામો લાગશે, અને જો આપણે એના કરતા માગવા હોય તો આપણે દુઃખ નહીં થાય. આપણા કરતા બીજા વધારે સુખી રહે એ સારું, કે આપણે એ જો વધારે સુખી હશે તો આપણે કોઈ વાર એની પાસે માંગવા જઈશું તો ભાવના સારી, ભાવના સારી, ભાવના સારી. અને કોઈ વખત જો આપણે સુખી હોઈએ તો એ કોઈ આપણી પાસે માંગવા હોય તો આપણને દુઃખ થાય, એના કરતા આપણા કરતા બીજા બધા વધારે સુખી જ સારું. એ પછી દ્વાના જ ખોટી પાછી આપણે દુઃખ થાય. એ બધી સેફ સાઈડ ખોરીએ, જો સેફ સાઈડ ખોરીએ છે ને પછી બીજો ખરાબ સ્થિતિ હોય કે આપણે પછી એને મહેનત કરવી પડે ને, અને તેઓ આપણે એનું દુઃખ નહીં, આપણે દુઃખ થાય પાછું. આપણે એને આપી ના શકીએ છીએ, આપણે આપવું હોય બૈરાને થાય ક્યારે ઓ એમને એમ કે આપણે કોઈ માગવા આવે અને આપણે આપી ના શકીએ તો એને દુઃખ થાય. મારી આપી ના શકીએ પણ એટલે આપણે થોડું કહી દઈએ નથી આ રીતે સમજાય છે એને ખબર પડી જાય, એનો હાથ કબૂલ કરે. હોય ના આપીએ તો એને દુઃખ થાય. શું કહ્યું? એટલે મારું શું કહેવાનું છે, આ આપવું લેવું એ બધું વિચારપૂર્વક જો કરે તો આપવાની ફરજ જ હોય છે. આપ મોડું બગાડી આપીએ એના કરતા મોડું રાખી રાજી રાખીને આપવું સારું છે. શું છે? અને ના આપવાનું હોય તો કહી દેવું વિનયથી કે ભાઈ મારાથી આપી શકાય એ સ્થિતિમાં નથી જાય. શું કહ્યું? વિનયથી કેવું તું જઈને માગવા આવ્યા છો આમ છે એવું હંમેશા અડચણ પડે માગવા તો આવે માણસ અડચણ પડે અને માગવા આવે છે તો અહંકાર વેચી ના આવે પાસે જેવું અહંકાર ગીરો મૂકી ના આવે કેવું. અરે બહેન કે છે બિહારીભાઈ ના વાઇફ કે છે કે આપણે પેલા એને ના પાડી કે અમારી પાસે નથી તો કે એના પછી પાછળથી એના આપણી જોડે ના સંબંધ એ બગડે છે. કે સંબંધ બગડવાના જ છે, તમે કશું ના કહેશો ને એટલે બગડવાના જ છે. તમે સમજો ને એટલે એમાં કઈ આપણું આપણે ન્યાયથી જોયેલું કે આપણે એને દુઃખ ખોટું નથી કર્યું, ભગવાનની દ્રષ્ટિથી ખોટું નહીં કર્યું ને, એ જોવાનું જરૂર. બાકી એમ તો આ જગત સ્વાર્થી, આ જગત સ્વાર્થી નથી, આપણે સ્વાર્થી, બધા સ્વાર્થી જ છે. પણ દુઃખ ના થાય એવું કરવું, ખોટું દુઃખ ખોટું દુઃખ એમને એમ તો દુઃખ સ્વાર્થી થાય એના સ્વાર્થી દુઃખ થાય એને કેવું ભાઈ, એનો કઈ ઉપાય છે? એની છોડીને વિવાહ કરવા આવ્યો હોય એમ ભાઈ ના પાડે તે એના સ્વાર્થી પેલો આવડું બોલે જ પાછળ બોલે ના બોલે બોલે બોલે પછી એવું ના થાય. આપણે ન્યાય જોઈ લેવો અને આપવા પડે, જો આપીએ છીએ તો મળું બધા ના આપો. શું કહ્યું? તમને કેવું લાગે જયંતિભાઈ? આપીએ તો પછી અને આપણે મોડું બગાડી આપવા, તેના કરતા ઉપર થોડી વાર ઉપર બેસી મનને સ્થિર કરી મન ચોખ્ખું કરી મનને ખુશ કરીને પછી આપવા. મન એકદમ તમારું એકદમ ના કંટ્રોલ થઈ શકે તો ઉપર થોડી વાર બેસીને પછી કરવું. શું કહ્યું? કારણ કે હું તો શું માનતો હતો, હું આપતો હતો, મારી પાસે જે હોય 500,000 જે હોય આપતો હતો. કારણ મને તો એક જ દ્રષ્ટિ થઈ ગયેલી કે આવો માણસ અહંકાર વેચરાયો માટે આપણે ખરીદી લો, ખરીદી લો એમ કહેતો હતો. અને આ ખરીદવાની મૂડી છે મારી, આ શેની છે? શું ખરીદી લીધું મેં? માગવાનું નહી, એમને માપી ગયેલા તે વાત દીધી. બાકી માગવાનું નહીં, માગું તો ફરી ફરી આવે, એ માગું તો 5-6 આપી જાય પણ ફરી 2,000 લઈ જાય. એને કરતા આપણે વ્યવહાર ટૂંકો રાખવો એટલે આપીએ ફરી આપ, એ આપે નહીં એટલે બંધ થઈ ગયું એવું ખાતું. જોકે 100 રૂપિયા રેવા નથી ને 100 રેડી ઘણા રૂપિયા તમે પણ શું અને રાખીને કરવાના શીખે જોડે લઈ જાય જોઈ લઈ જાય નઈ ને બની જાય નઈ આ તો ભોખરા છે ગોઠવા મનની મમતા છે એકદમ એટલે બને એટલું સારું કાર્ય કરી જવું શું કર્યું દાદા તમારી ચોપડી પ્રમાણે જો હાથે લઈ જવાતું હોય તો દેવું કરીને લઈ જાય દાદા કે છે કે આપતવાણી માં લખ્યું છે એ મુજબ વાંચ્યું આપતવાણી માં લખ્યું છે એ મુજબ જો સાથે લઈ જવાતું હોય તો લોકો ઉધાર કરીને લઈ જાય હા અરે ભાઈ એક વાણી હતો મારો ઓળખવાળો તે મને શું કે છે આમ ચેચિયા કુટુંબ નો હતો ચેચિયા કુટુંબ નો હતો પણ મને ઇન્ડિયામાં મને કહે છે તમે એક કલાક મને હું બેસાવું જ બેસું તમને ટાઈમ આપશો કે શું કહ્યું અને પછી એમ છે કલાક બેસતો કરતો બધું પછી એક દાડે મેં કહ્યું કે તારા ફાધર મધર તારા ફાધર કાકા બધા આટલો આટલો જ કપડો પહેરે હા બેન બીજા આગળ કપડું નહીં અહીં સુધી નથી આખો દાડો એક સફેદ ટોપી હતી ઓછી ચૂકી હોય ચાલે અને આમ આટલા આટલા કપડા અને આ ધોતિયા હાથી નીચે નહીં તો મેં શેઠિયાને પૂછ્યું કેમ આમ કરો શેઠિયા ના અમારા દાદાજી આવું સારું ફાવે છે તું ચલો ધોતું ઊંચો કરો ને ફળવાનું કરો ને આ અમારે સારું ફાવે શેઠિયા લખો હતી બધી આ એમનો છોકરા અપ ટુ ડેટ ટાઈ પહેરે ફરે તો છોકરા મેં પૂછ્યું મેં કહું આ તારા ફાધર આટલી બધી એ કરે છે તમારે સારું એ કઈ લઈ જવાના છે કહ્યું આ તમારા સારું કરે છે તો તાર ફાધર મર્યાદા જરા સાથે તું એને એમના પર પ્રેમ ભાવ રાખ તું તરફ મારું છું ના કરીશ તારે છોકરે શું પર જવાબ આપ્યો આ એ લઈ જવાના નથી એ તમે કહો છો ને જો લઈ જવાનું હોત તો મારા બાપુજી 10 લાખ રૂપિયા દેવું મૂકીને જાય એવા છે પાકા છે આટલા અક્કલ વાળા તમે હું આવો વિચારી નથી આટલો અક્કલ વાળું તું તમે જોડતા નથી અમારા એ જો કઈ લઈ જવાતો હોત ને તો 10 લાખ દેવું મૂકીને લઈ જાય મારા પાસે કચી વિના રહે હું તો દુખાડો એના આ બધું જે છે હા યાર કેટલી બધી દ્રષ્ટિ બધી એકલો વાણિયા મેં વાણિયા બધા સારા ચોખ્ખા થાય હોય ને અને એ આઈને મને શું કે છે મેં ઇન્કમ ટેક્સ ભાઈ પકડાયો હતો ત્યારે મેં શું કહ્યું એવું હોય તો અમને કેવું કહ્યું શું કહ્યું અને તે દાડે તો અમે પડેલો નહીં લાલ લાઈનમાં પડેલો નહીં ને એટલે બધું ખટપટ કરીને કરી આપું શું કહ્યું તમે કહો એવું હોય તો તારે કેવું ના દાદા તમારો ચેક તો અહીં ગળે ઓ અને છેલ્લી હદી હોય તારે બતાવી નહીં નહીં બતાવું કે આટલું સરસ વાત તમારી તમે જે ચેક આપ્યો છે ને એ તો મારે ગળે ઓ થતું હોય મારી જીજી જતી રહે તો તીડ વટાવીશ કે નહીં ના વટાવે તમારો ચેક અને અમારે અમારે તો ના આપ્યો હતું લઈને વટાવી ખાય અમને શું વાત પાટીદાર એટલે હું પટેલ જોડે રહેતો નતો હું પટેલો સાથે રહેતો નતો પાડોશમાં બે વાડિયા આજુબાજુ હોય તો કારણ કે એક બે પટેલ તો આઈને મને કહી ગયેલા વખત આવશે તો માથું આપીશ કે છે શું મારે માથું કોઈ લેવું નથી મારે અપાય એવી સ્થિતિ નથી હું વાણિયા જેવું માણસ છું મારે માથું અપાય એવું નથી આ લડાઈમાં આ જંગમાં હું પછી વળું એવું નથી કહ્યું એ તો માથું આપી દે વખત આવે તારે પણ એનું માથું લઈ લેવામાં તૈયાર ને પાછા હા આપણે મારે તો આત્મકલ્યાણ કરવું છે તમારી જોડે લડીમાં કેવા પડવું માથું લઈ લો ને લેવામાં ગયા માતા આ તો વાણિયા જોડે રહી છે જૈન વાણિયા બે બાજુ હોય ને એટલે કેટલું આ આટલું આ અહીં સારું બનાવ્યું હોય હોર્ડવર્ક મુઠિયા તો એ આપી જાય ને અહીં આપે અમારે વ્યવહાર બહુ લાંબુ પહોંચ કરી નહીં કે અને જો હો બસે ગાય છું તો બહુ ખુશ થઈ જાય બિચારા એવા સારા. અને આપડે તો 5000 ગઈ છૂટે હતા કે છે ગઈ સાલ ગયા હતા અત્યારે મોડું બગાડી નાખ્યું કે શું. અને ગયા હતા તે જમે કરો જમે ઉડી ગયા કે જમે ભમે તો કોઈ ના કરતા જ નથી. આજે ત્યાં ના પીવા મળી ગાળો. હા પસંદ નહીં મને આ બધું શું કહે ને આ જાડી બુદ્ધિ કહેવાય શું થાય. પણ મોક્ષે ભગવાને મોક્ષ ના અધિકારી એમને જ કહેવા કારણ માથું મેલે જયારે જયારે આ થાય ને તારે માથું મેલે કેવું બોલે. અને પેલા વળી કોઈ શું કરે હે બધું આપી દો પણ બે ગીની રહેવા દેજો. શું લખાવે પેલી બે ગીનીઓ રહેવા દેજો કઈ અડચણ કોક આ બધું આપે ગીની બીની કશું રહેવા ના. એટલે ભગવાને અમને કહ્યા કે ખરા અધિકારી આ પહેલા અધિકારી આ. તેથી એમના જે તીર્થંકરો થાય છે એ ક્ષત્રિય બધા વણિકો ના થાય. વણિક તો શું થશે એવું એને પહોંચડે આવે. તમને ગભી વાત ગમી દાદા સંધ્યા અને ઉષામાં શું ફેર? સંધ્યા અને પૂજામાં શું ફેર? સંધ્યા અને પૂજામાં ફેરશો અને શું ફાયદો આ વાતો? માજી નો સવાલ છે. સંધ્યા ને પૂજામાં ફેર એટલો બધો. સંધ્યા એટલે એ કાળ કહેવાય છે અને પૂજા એ જુદી વસ્તુ છે. પૂજા દાદાની પૂજા એ હવાની પૂજા સંધ્યાની પૂજા સમજે ને. સંધ્યા એટલે શું? હવાર અરે દિવસ અને રાત્રિ બેનો વચ્ચેનો હોય એનું નામ સંધ્યા કહેવાય. અને તે વખત પૂજા કરે એ સંધ્યા પૂજા કહેવાય. શું કહેવાય ને દિવસ અને રાત્રિ બે જોઈન એટલે સૂર્યનારાયણ આપવે ત્યારે સંધ્યા કહેવાય. સંધ્યા તે વખત પૂજા કરે એટલે સંધ્યા પૂજા કહેવાય. અને પેલી પ્રાત પૂજા કહેવાય હવાનું કરે તે સૂર્યનારાયણ ગયા પછી હાલતે ભાઈ ને. એ બે જુદી નથી જુદી નથી. સંધ્યા તમને સમજ પડી ને કે આ સૂર્યનારાયણ આપવે એટલે એક બાજુ દિવસ જાય છે અને રહી રાત્રિ બેસે છે એવું કહે ને તે હોતો કહેવાય ને તે સંધ્યા કહેવાય. અને તીકડી પૂજા સંધ્યા બે હોય એક સવારમાં મત્ય હોય એક સાંજ શું કહે પછી બીજું તો અધ્યાત્મ નું કોઈ પુસ્તક વાંચેલું છે? અધ્યાત્મ નું કોઈ પુસ્તક વાંચેલું? ગીતા વાંચેલી. ગીતા ગીતા એમાં આજે આપડા દુઃખ જાય નઈ ને કઈ ઘરમાં મતભેદ ઓછા થઈ ગયા નથી. એટલે એક પક્ષી હોય વાંચન એક પક્ષી હોય વાંચન એક પક્ષી હોય વાંચન એક પક્ષી હોય. હા વાંચન પરિણામ પામે નઈ ને વાંચીએ કઈ ઓછું ભાઈ પતી જાય છે બધું. અને જ્ઞાન હંમેશા પતન થાય તે જ ફળ આપે. શું કહ્યું પતન ના થાય એનું એટલે ગીતા તો સમજવી બહુ મુશ્કેલ વસ્તુ છે. જ્ઞાની પૂરું સમજણ પાડે તારે નહીં તો આ હિન્દુસ્તાન એક માણસ ના સમજી શકે. ગીતા ના ક્લાસ 2 વર્ષ ભરેલા સમજો ને. એટલે સંસ્કૃત માંથી ગુજરાતી સમજો પણ એમાં શું આત્મા સંબંધ માં શું સમજો. એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે આ મારી વાત હજારો માણસ માંથી એકાદ વાર સૂક્ષ્મ એના સ્થુલ અર્થ ને પામશે. સ્થુલ અર્થ એટલે એનો સંસ્કૃત માંથી ગુજરાતી પોતાની ભાષામાં સમજા થાય એવું સમજ છે. બાકી હજારો માંથી એકાદ અને એવા હજારો માંથી એકાદ સૂક્ષ્મ અર્થ ને પામશે અને એવા હજારો સૂક્ષ્મતર અને એવા હજારો માંથી એકાદ સૂક્ષ્મતર હું શું કહેવા માંગુ, બે જ અક્ષર કહેવા માંગુ છે અને બધા જોવા કેટલા બધા આ સ્થિર માણસ પાછી રહે. આખી દુનિયામાં એક માણસ આવે એટલે કૃષ્ણ ભગવાન કહ્યું છે કે ના સમજે પડે. પણ આમ કરતા કરતા કરતા ડેવલપ છોકરાને ઇન્દર ગાર્ડન છોકરાને શીખવાડતા હોય ને એવી રીતે શીખવાડ શીખવાડ કરવાનું. શું પેલું જે અસત્ય છે જે ભ્રાંતિ છે તેને સત્ય શીખવાડે છે કે આ સત્ય છે. પેલું સત્ય શીખવું જ જોઈએ. આ પેલું આ સત્ય છે તે નથી સમજ્યા જુદા અમેરિકો ને બધા. આ સત્ય છે અમેરિકો નું ક્યારે સમજાય કહેવાય? વિવેક પૂર્વક કરે તારે. કેવું? વિવેક પૂર્વક કરે તારે. ભાઈ પૂછે છે, રાવજીભાઈ પૂછે છે કે કોઈ ખરાબ કર્મ કરતો હોય, ખરાબ જૂઠું બોલતો હોય તો કે આપણને એનો આપણને એવો અધિકાર છે કે આપણે એને છે તો સમજાવીએ કે એને રોકીએ? હા, એ તો એને જો દુઃખ ના થતું તો આપણે સમજાવી દેવો છે. એને દુઃખ થતું હોય તો આપણે એવું ના આપતા કાઢવો, કારણ સ્વતંત્ર છે દરેક માણસ. તો એની સ્વતંત્રતા પર આપણે કાચ ખરાબ ના મારાય. એને જો દુઃખ ના થતું હોય તો આને સમજાવું કે આમાં ફાયદો નથી, આમ છે આવું અને નુકસાન આવું થશે તો એ સમજી જાય. સારી વાત છે. શું કહે જયંતિભાઈ? સમજે પડી ને જયંતિભાઈ? એ સમજી જાય તો નહીં તો જબરદસ્તી કોઈ પણ ના કરાય. કાકા નો છોકરો હોય તો જબરદસ્તી ના કરાય. છોકરા પર કે લોકો શું કરીએ તો કદાચ તો શું થાય એને આવડી આવડી ગારો પડીએ તો છોકરો શું કે પૂરતું તૂટી જાય. એટલું સારું આ રિલેટિવ સંબંધ છે, સાચો સંબંધ નથી આ. એટલે આપડે જેવું રાખીએ એવું રે. છોકરા જોડે સારું રાખવું જ પડે. આપડે એમ કોઈ ત્રીજી વ્યક્તિ જોડે એવો વ્યવહાર કરતો હોય તો આપડે ના બોલીએ, પણ આપણી જોડે જેવો વ્યવહાર કરતો હોય તો આપડે એને સમજાવીએ ને? હા સમજાવે કે ભાઈ આવું ના કરો તો મારું તમારું ગાડું સારું નપશે કહે, નહીં તો નહીં કહે. શું કહ્યું? હિન્દુસ્તાનમાં તો આપણા લોકોને આપણા લોકો આપણા મહાત્માઓ ઉઠ્યા હોય ને અને કઈ જતા હોય બધા આપણા મહાત્મા જોડે હું હોઉં મને ખુરશી બેહેલો હોય તો વગેરે ને આ આપણા જે એ છે ને આપતો પુત્રો એ નિરંતર ખુરશી બધે બધે ગામમાં ખુરશી બેહાડે જ ફેરવે. શું કહ્યું? બધા ડુંગર પર ચડવાનું હોય તો એ બિચારા ચડાવે. એમને ના કહીએ તો એ ચડાવે. એમને ના કહીએ એ મારે નહીં ચડવું તો કે ના એમને લાભ મળે ને. હા એ બદલાયા કરે બિચારા બધા બહુ છોડે નહીં. ત્રણ ત્રણ મહિલ ઉપર ડુંગર પર ચડવાનું હતી. હવે ત્યાં આગળ આમ ઉતાર કરવાનું થાય કંઈક જવાનું હોય તો તો હું કહું ઉતાવળ કરો એવું ના કહું. હું ઉતાવળ કરો તારે ગયા થઈ જાય લોકો. શું થઈ જાય? એટલે ઉતાવળ કરો તો ઝઘડા થઈ જાય. એટલે હું કહું ધીમે રહીને ઉતાવળ કરો એવું કહું. શું કહું? ધીમે રહીને ઉતાવળ કરો એટલે રઘવાયા ના થઈ જાય. રગડા થઈ જાય આપડે ઇન્ડિયામાં ખાસ થઈ જાય, અહીં નહીં થતા, અહીં ઓછા રગવાડ થઈ જાય. અહીં સ્થિરતા ગુણ હોય છે અને વિવેક વિવેક સારો આવે છે. ચાલો અહીં લાવો. દાદા ભગવાન જય જયકાર બોલું છું આમ કરીને, કારણ ભાઈ પ્રગટ થઈ ગયા એને જાતે જોયા ને બધું એની પર અનુભવ જોયો. શું એમને 360 ડિગ્રી છે, મારે 356 ડિગ્રી છે, 4 ડિગ્રી મારે ઓછી મારે બદલા પડે ને, મારે પૂરી કરવી પડશે, સંપૂર્ણ એબ્સોલ્યુટ તો થવું જ પડશે ને. એબ્સોલ્યુટ થયા કે ચાલે છે અને એબ્સોલ્યુટ ભગવાન એને જોયા, સાઈન લોકો નો નાથ, સૌ લોકો નો નાથ, આખા બ્રહ્માંડ નો નાથ ને જોયું. અને જે માગે આ પછી જે માગે કોઈ પણ જાતની સમાધિ જે માગે આપવા તે જે માગે આપવા તે માગતા એને કે આવડતું થાય જે માગે આપવા હું કે અમે કહું છું બધાને કે માગો આપણે ઇન્ડિયામાં કહું છું બધાને બધા માગી લીધું બધા એ જ માગે મુક્ત થવાનો રસ્તો જ માગી લીધો આ જ્ઞાન મળ્યા પછી જે કર્મો કરો ને તે અકર્મ કહેવાય. આ જેમ ગીતામાં અકર્મ એ અકર્મ, એટલે આપણે કર્મ ના માલિક આપણે. પોતે કોણ વિચાર કર્યો નથી, જો કર્યો હોત તો નિવેદ થઈ જાય. વિચાર થાય જ કેવી રીતે આવે નીકળી શકાય નઈ. ભગવાને બનાવ્યું સંત કે બધા ભાનગની વાત, એટલે એ કોને માટે છે? અણસમજ વાળા થિંકર ના હોય તેને માટે વાત છે. કોને માટે વાત છે? વિચારવાની શક્તિ ને કરે ને તેને માટે વાત. કોઈ ના સાયન્ટિસ્ટ ને મને પૂછ્યું ગોડ ક્રિએટર ની વાત માં તમે કેમ આમ કહો છો? ગોડ ક્રિએટ ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. વાસ્તવિકમાં એવું નથી. વ્યૂ પોઈન્ટ બરોબર છે તમારા બધા માણસ. વાસ્તવિકમાં ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. વિજ્ઞાનથી ભૂલ થઈ રહી છે, કદાચ જાતે જોઈને કહું છું. વિજ્ઞાનથી ભૂલ થઈ રહી છે. અને ભગવાન ભગવાન નથી મને કે છે, ભગવાન ના હોય તો મારે તારા આનંદ જ આવે છે. દુનિયા જેવી વસ્તુ જ ના હોય આનંદ જેવી. તમારે કે ક્યાં રહે છે? હું તને શું લાગે છે કે ઉપર ઉપર તો બાપો નથી રહેતો, બધા આકાશમાં બધું જઈ આવ્યો. કે સાચું એડ્રેસ આપો. તમે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર, વિઝિબલ ઓર ઇનવિઝિબલ. જીવ માત્ર ની અંદર રહેલા ખબર રહે છે. વાંખે દેખાય છે એમાં તો છે જ, પણ વાંખે ના દેખાતા એટલે તમારી મારી વચ્ચે વાંચતી ના દેખાતા, દૂરબીનથી ના દેખાતા, એનાથી બધા પણ છીના છીના ક્રિએચર ને ભગવાન પૂછે. એ પ્રકાર ભગવાન અવ્યક્ત રૂપે છે. હવે વ્યક્ત થાય ક્યારે? કોઈ વ્યક્ત પુરુષ ને અન્ય પુરુષ મુક્ત પુરુષ મળે ત્યારે એને દીવો દીવો રાખીએ તો આપણે વ્યક્ત થઈ જાય. પડી સમજ ને, આ રસ્તો એનો જાતે મથા ગુરતી રે, કોઈ દાદા અંધારામાં અંધારું થાય નહી. એટલે આમાં જે લખેલું છે ને એ ગોડ ઇઝ નોટ ક્રિએટેડ લખેલું હોય તો મનમાં શંકા ના કરશે. આમાં શબ્દ શબ્દ બધું આ અલૌકિક વસ્તુ છે, પેલી બધી લૌકિક હતા બધી સાંભળું તે માટે આમાં હશે તે આ રસ્તે જશે ત્યારે આપણે રસ્તો નીકળો આવશે. આવે સાચું જાણીએ તો ને આ સંતો જાણે એટલે કે ગોડ ઇઝ ક્રિએટર વાંધો જ મળે નહીં. કારણ કે અસોલ્યુશન થાય છે, બનાવનાર હોય તેનું ઉપરીપણું સ્વીકારવું પડે આપણે, અને ઉપકાર માનવો પડે. આપણને બનાવનાર હોય તેનું એબ્સોલ્યુટ થાય જ નહીં. એટલે કોઈ ઉપરી નથી, અંડર હેન્ડ એ નથી, હકીકતમાં અંડર હેન્ડ એ નથી, ઉપરી સંકલન કરવાનું હોય તે બધું. આ બહુ મોટું કામ છે, બહુ મોટું. એટલે એને તો કેટલો બધો ટાઈમ જોઈએ. આ થડાડે કોઈ આને આ થડાડે ઊંચું કરવાનું, કોઈ વાગે બહુ ટાઈમ. જે ટેકો થાય જો ટેકો કરે તો જ કામ થાય. ને હું હમણાં ટેલિવિઝન પર સાંભળું છું આગળ બુક લખે એની પાસે કેટલી બધી મહેનત થાય છે અને એડિટિંગ કરવાનું આ તે બધું. વિચાર છે લખવાનું જ્ઞાન આપીને જે મારા છોકરા બધા જુદા થઈ ગયા હતા ત્યારે જુદા ક્યારે બી નહીં થાય એવું મને લાગ્યું છે. બધાને પૂછ્યા બનાયા તમે, એટલે તમે 50-1 માસ એક માર તો આવો અને મારે તો 10 રોજ સસ્પેન્ડ કરો કે મારે અમારે બધું સેવા કરવી છે. આવવા જવાનું ભાડું કે છે મારું, એટલે બધા સરગતે આવ્યો હોય કે આવવા જવાનું ભાડું એ આપે. એવું 10-1 વર્ષ ચાલ્યું પછી મેં બંધ કરી દેલા એવું ભાડું વાળું. એટલે એવું છે ને કાયમ કરી દીધું ત્યારે અમે એટલે ઘટાડો બહુ વધી જાય છે. પછી 200 માસ આવતું હતું એમ લોક થયો ભાડું એટલે પાસે અને પછી દાદા ગયા હતા બહુ જ સારો મળ્યું. એટલે મારે હાથે પછી બીજી બંધાવવા માટે બધું ઓપનિંગ કર્યું, કર્યો નામ થિયેટર, નામ અંબા થિયેટર રાખ્યું એના ફાધરે. પછી ઓફ થઈ ગયા ત્યાં હજી છોકરા જુદા નહીં પડે. તેદારે જુદા થઈ જાય હતા, જે અત્યારે જુદા નહીં રહે. એટલે તો ઔરંગાબાદ ના બધા માણસ એમ પૂછવા આવે કે શું એવું તમે કર્યું કે જુદા ના થાય, જુદા જુદી કદાચ એવું રહ્યું ક્યાં આવે. અને સ્ત્રીઓને જરા મેં હોય કે મારા છોકરા આ ખવડાવું આ ખવડાવું, તે સ્ત્રીઓ બધું જુદું કરી આલું. મેં ત્યાં થઈને રસોડા ધંધા દીધ નથી કર. ઔરંગાબાદ સાથે 4-5 લાખ રૂપિયા આવશે ત્યાં આટલું બધું ગયા છે. કારણ કે બધા સુખ્યા થઈ ગયા, આ દુઃખ જ ના આવે કોઈ જાતની ચિંતા ઉપાધિ. પછી તો દાદા એવું જ લાગે કે આ શું કરવાનું, મુશ્કેલી આવે જ નહીં. અમુક સ્ત્રી એવું આવે છે એવું લાગતું હોય કે અમે થઈ બાપાના પિત્ર આપડા આપડા કુટુંબી છે ને આપડા પિત્ર થયા શું દાડો કરે ઘરે. હું કોઈનું પીતું, તમે કોઈનું પીતું આ તો બધું આ દેહે કરીને કુટુંબી પીતે આત્મા એ કશું લેવાય દેવા નહીં. કર નહીં પાંચ ગળ્યો અસ્ત્ર મળ્યો કર્યો ગુણાનું બંધ કર્યો જાત ચૂકવાના. Thank ખાવા માટે જીએ છીએ, આપડે જીવવા માટે જીએ છીએ, એમાં આપતો ખાવા સારું જીએ અને આપડે જીવવા માટે ખાઈએ, તો આપડે જીવવાનું છે એના માટે. એ તો શહેર માટે ખાઈ છે તો આપને ખબર પડી ગઈ, ખાવા સારું જીએ જીએ શા માટે ખાવા સારું. એ તો અમે આવી ગયું ખાવા થઈ ગયું, પણ આપડે તો ક્યાં સારું જીવવા માટે કે જીવવા માટે, તો પછી જીવવાનું છે એના માટે. એમનો તો આવી ગયો પ્રશ્ન પૂરો થઈ ગયો, આપણો પ્રશ્ન પૂરો થતો નથી. જેમ એક માણસ છે હલર ચલાવતો હોય, હલર ને એન્જિન એક ચલાવતો હોય તો કઈ કે નીકળી શું કા એન્જિન ચલાવ ચડાય કરે, પેટ્રોલ ના સુધી ચલા કરે, એન્જિન ચલાવવું છે ને, પણ મારે એન્જિન ચલાવવું છે એટલે સારું એન્જિન ચલાવ, પણ તેના સારું પણ કે પછી કઈ હલર બલર જોવે તો કઈ કામ થાય એનું, કઈ કામ લેવું પડે. એ રીતે આ જીવન આપડે કઈ કામ લેવાનું છે, આ હિન્દુસ્તાન માં જન્મેલો દેહ એબ્સોલ્યુટ થઈ શકે, એ સ્થિતિ ધરાવતો દેહ, તો બધું જેવો સંજોગ મળે તો એબ્સોલ્યુટ થઈ શકે. હવે અમારે જેવા જ્ઞાની મળે જાય છે થઈ શકે, સંપૂર્ણ થઈ શકે, પણ એ લાભ ના ઉઠાવે ત્યાં જ જાય. કોઈ ફેરાવો જોગ મળે ને, જોગ ભેગો થાય ને, સંપૂર્ણ થઈ જવાય તો આપડી એકબીજા વિરોધાભાસ છે, અને આખા વર્લ્ડની બુદ્ધિને ગાંઠે એવું નથી. આ જ્ઞાન મુંબઈના બધા બુદ્ધિશાળી પાસે ગયેલા, માત્ર બુદ્ધિકુંઠી થઈ જાય, બુદ્ધિથી તમે માપવા જ સમજ ના પડે. ઉપરથી આમ લાગે કાતો ખોટું છે, એટલે બુદ્ધિ બેસી જ જાય. બુદ્ધિ હોય ત્યારે બુદ્ધિ ઉછાળે ચડે, બુદ્ધિ ની વાત હોય ને ત્યારે બુદ્ધિ હોવાની ઈચ્છા. અમારી વાત બોલ્યો જ નહીં, અત્યારે કોઈ બોલેલો નહીં, તેની ઉપર વિવાદ જ નહીં કરેલો. બુદ્ધિ ની વાત નહી, આ જ્ઞાન ની વાત. જરા ટીકામાં પડેલા બહુ લગ્નમાં જવું ને, એટલે કેટલાક ભક્તિ વાળા હોય એ બિચારા દર્શન કરી જાય, અને કેટલાક ટીકા આપડે બહુ લોકો ટીકા ગુવાડી જ્ઞાન ગુવાડી, અને શું શું પાપ લાગશે તેનું ભાન જ નહીં, શું પાપ લાગશે એનું ભાન જ નહીં. આ ભગવાન નામ છે બધું મારું સાંભળાય ને, રેલ ચેપલી બધ પાસે બોલ્યા ગયા, એટલે પછી મેં બંધ કર્યું. મેં તો આ લોકો પાપ બસશે સમજણ વગર નથી, એમાં એને એવું નથી મારી પર દ્વેષ છે કે એવું છે નથી, એને સહન થતું નથી. શું થાય દ્વેષ મારી પર હોય ને, ભાવ બહુ સરસ હોય મારો, ભાવ હમણાં કઉ ધકો તો કરી આવે, પણ બોલે ખરા કે હવે બધું ચૂપ થઈ ગયું. કેમ ચૂપ થઈ ગયું? કઈક બધા વિચાર્યું કે હવે કઈક બીજું કઈક છે, કઈક કઈક ઊંધું કઈ ના ખાપડું તો એટલે ભય ના માર્યા. હવે પાંચ રૂપ થઈ ગયું, પણ દાદા મને એ સંબંધ જ પડતી, એક જ ઘરની અંદર પાંચ ભાઈઓ હોય. શું કે મને સમજણ નથી પડતી કે એક જ ઘર ની અંદર પાંચ ભાઈઓ હોય અને બધા જુદા મત હોય, અને બધા જુદા જુદા મત હોય, એનું શું કારણ? જુદા જુદા મત ઘરમાં બધા ભાઈઓ હોતા જ નથી ને. આ તો ભાઈઓ આપડે ગોઠવણી કરી છે કે અહીં જન્મ્યો માટે આ બધા ભાઈઓ જ છે. એટલું દુશ્મન હોય અમારું, બે આવતા ના થતું ને એ બીજા છે. ગમે એવા સંજોગો આવે પણ માણસ બદલાતું નથી. માણસ બદલાતું નથી એમ, ત્યારે ગમે એવા સંજોગ આવે પણ પ્રકૃતિ ના જાય બદલાય. એમ પ્રકૃતિ નથી બદલાતી ક્યારે, પ્રકૃતિ પ્રકૃતિ બદલાય નહી. પ્રકૃતિ પ્રકૃતિ બદલાય નહી, એમનામ જ પ્રકૃતિ બદલાય. ક્યારે જ્ઞાની પુરુષો પાપો ભક્તિભૂત કરી નાખે ત્યારે અમુક અમુક ભાગ ઓછો થઈ જાય. એટલે આમની બદલાઈ ગયેલી કહેવાય, પ્રકૃતિ બદલાય નહીં. એટલે લોકો કે દાદા પ્રકૃતિ બદલી નાખે. કેટલાક તો ખૂબ સારું પીતા હોય, મૌ થાય છે ને બિચાર બહાર. રાવજીભાઈ એ તમને પૂછવાના હતા કે માંસ મૂકવું હોય તો શું હશે? માંસ એટલે રાવજીભાઈ છે ને, રાવજીભાઈ એ પૂછવાના હતા કે માંસ અને સિગરેટ છોડી દેવું હોય તો શું કરવું? કોને? આપને પૂછવાના હતા. કોઈને પણ માંસ અને સિગરેટ છોડી દેવી હોય, દારૂ નિમાતું હોય, માંસ માંસ નોનવેજ મીટ મીટ. ઓહો, એ તો મને પૂછે ત્યારે કઈ પૂછે. હું ખાતો નથી એટલે પ્રોબ્લેમ નથી. ના ખાતો મને ચિંતા નથી. કારણ કે જોખમદારી વસ્તુ છે, પણ એનું હું સમજાવું ત્યારે ખબર પડે કે આ જોખમદારી છે. પ્રકૃતિ માં નહીં એટલે ખરાય નહી. એટલે આપડે ઉપરથી એમ કહીએ હું ખાતો નહીં કહીએ ને, એટલે શબ્દ કહેવામાં આવતો નથી ખાતો નહીં. પણ એની પાસે એમ ના હોય છે કે હું અમને કદાચ ડાયો છું. જયંતિ ચલો એવું કેમ તો હું અમને કદાચ ડાયો છું. દાદા મગજમાં આવે નીકળી ગયો દાદા, પણ નીકળી જાય. પણ એમ કેતો એમ વિચાર ફરી વળે કામ એટલે લાગે. આમ મારે બહુ ઈચ્છા નહી પેલા ખાવાની, કે બહુ ટેસ્ટ થતું એવો નહી. છોડે એ તો સમજાવી કરીને એને એના પદ્ધત છે, એને પરમાણુ ભાઈ અંદર શરીરમાં રહે ને એ રીતે છોડવાની. એનું મૂળ પણ ના રહેવું છે. એ ઝટકા છોડી દેખે છે, મૂળ આગ રહી જાય. અંદર છોડી દેવું ખરી સારું છે દાદા, ખબર ના જોઈએ પછી બે વાત. બસ કે લૌકિક એટલે શું? લૌકિક લોકો માને, એ લોકો કહે છે આમ છે એમ છે, બધી ભ્રાંતિ બધી. ભ્રાંતિ બધી લૌકિક એટલે લોકમાન્યતા, જેમાં રિયાલિટી નહીં કઈ, કલ્પિત બધું. અને અલૌકિક એટલે સાચું, ફેક્ટ વસ્તુ, વાસ્તવિક. વાસ્તિક સારું કે એવું અલૌકિક સારું? વાસ્તવિક આ વાસ્તવિક ના સાંભળેલું છે દવા છે. આ મળી હા એને બોલાવે ને વિધિ કરી આપું છું ખબર બે એવું હાથે બોલાય બધા વિધિ આવી ગયા આવી ગયા. 15/7/85 સાંજે ભકુભાઈ ને ત્યાં મોન્ટ્રિયલ. 15/5/85 મળશે સાંજે. અને મેં તો પોતે ગઈ નાના અવતાર ને કઈ પણ ડાક નથી કોઈ, કારણ કે આ દુનિયામાં એ મૂર્તિ અજાયબી છે કે સિક્રેટ ચીજ આ નથી, નો સિક્રેટ, કમ્પ્લીટ ઓપન, ઓપન ટુ સ્કાય.